પહેલું આજકાલ તારું ભણવામાં ધ્યાન નથી હો, ટીચર ની કમ્પ્લેન હતી. એ તો ટીચર જ એવા છે યાર. શું ટીચર એવા છે, દર વખતે એવા હોય? છોટે રાજા, વાર છે હજુ. વિરા વિરલ તારી ઉંમર છે થોડી, નાની ઉંમર માં ચડવું છે ઘોડી, હેડ ગોતી લાવો હું તારા માટે છોરી, ઓ છોટ રાજા વૈલો રાજા હેડ વગડાવું, ઓ છોટ રાજા ઓ ભૈલુ રાજા હેડ વગડો, ઓ ડાયરેક્ટર સાહેબ યાદ હતો લાવો થોડી નોની ઉંમર માં ચડવું છે ગોળી.